અક્ષરધામમધ્યસ્થં યનંતમોક્તસેવિતં નૈકેન્દુસુપ્રભં રમ્યં શ્રીહરિં ચિંતયામ્યહં. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રીહરિકૃષ્ણાય નમો નમઃ. શ્રીપૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વકારણના કારણ અક્ષરાત પરત પરહ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમના જીવનની ચાદર એ શ્રીહરિના ભક્તિરૂપી રંગે રંગાયેલી હતી, એવા સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે, એવા આપણા સૌ કોઈની જીવન નૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે પૂજનીય સંતો તથા વાલા હરિભક્તો બધાને હેતથી જય સ્વામિનારાયણ. ગત કથામાં આપણે સ્વપ્નવત સંસાર કેવું સંસારનું સ્વપ્ન છે એની વિગતે વાત કરી હતી. આજે આપણે સાંભળવાના છીએ સાંખ્ય વિચાર અને સંસારના સુખ. સાંખ્ય વિચાર અને સંસારના સુખ, એમાં સાંખ્ય વિચાર એટલે કે જગતની અંદર જે કાંઈ છે એનું નાશવંતપણાનું અનુસંધાન, અને બીજી વાત સંસારના સુખ. સંસારનો આમ લૌકિક દ્રષ્ટિએ અર્થ જોઈએ તો એવો અર્થ થતો હોય છે ગૃહસ્થાશ્રમ, પતિ પત્ની પુત્ર પરિવાર, એને સંસાર કહેવામાં આવતો હોય છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિ એને તો સંસાર કહે જ છે, પણ સાથે જગત, દુનિયાની બધી ભૌતિક ચીજો, ભૌતિક સંબંધો, આ જગતમાં જે કાંઈ પણ છે એને પણ સંસાર કહેવામાં આવે છે. અને જગતનો અર્થ નંદ સંતોની દ્રષ્ટિએ કરીએ તો પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે સંસારના સુખ એટલે પંચ વિષયના સુખ, એની આપણે વાત કરીશું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ સંસારના સુખનું યથાર્થ સ્વરૂપ બતાવતા સ્વામી એક વાત લખે. સ્વામી કહે કે સંસારમાં આમ સુખ જેવું જણાય તો છે, પણ એમાં તો નકરું દુઃખ જ છે. જેમ શેરડીના સાંઠામાં ઈયળ પડે અને માને કે સુખ, પણ ચીચોડામાં ભૂકા નીકળશે. સ્વામી બીજી વાત લખે, અને કાગડાને તો શ્રાદ્ધના 16 દિવસ સુખ, પણ પછી બંદૂકની ગોળીઓ ખાવાની. આ વાતની અંદર સંસારનું સ્વરૂપ એ ઉઘાડું થાય છે. સ્વામી એમ કહે કે સંસારમાં સુખ જેવું જણાય છે. આ કથન ઉપરથી એટલું સ્પષ્ટ થાય, બે શબ્દ છે, એક જણાવવું અને બીજું હોવું. જણાવવાનો અર્થ થાય ભ્રમ થવો અને હોવાનો અર્થ થાય વાસ્તવિકતા છે. ધારો કે આપણે એક કાચનો પાણીનો ગ્લાસ લઈએ, એની અંદર પેન્સિલ નાખીએ તો આપણને કેવી દેખાશે? ત્રાસી દેખાશે. બીજું, ઉનાળાની અંદર આપણે રસ્તા ઉપર ઘણી વખત જોયું હોય કે લાંબા લાંબા ડામરના રોડ હોય, અહીંથી આપણે જોઈએ તો દૂર દૂર ઝાંઝવાના પાણી દેખાતા હોય, પણ વાસ્તવિકતામાં એ પાણી હોય નહીં. પાણી છે જણાણું પણ છે નહીં. અને વાત ત્રીજી, રેલવેના પાટા બધાએ જોયા હશે, લાંબા લાંબા પાટા આપણે જોઈએ, બહુ દૂર સુધી જતા હોય એવા પાટા, તો આ છેડે ઊભા રહીને થોડીક આમ દૂર સુધી દ્રષ્ટિ કરીએ તો આપણને એમ લાગે કે દૂર સુદૂર એ પાટા છે એ ભેગા થઈ જાય છે, પણ એવું માત્ર આપણને લાગે પણ છે નહીં. એમ આ સંસારની અંદર સુખ જેવું ભાસે, જણાય પણ છે નહીં. કારણ કે આખો સંસાર છે ને અવિરત વિટંબણાઓથી ભરેલો એક મહાસાગર મહોદધી છે, કે એની અંદર એક મોજું સુખનું આવે અને બીજા 10 મોજા એ દુઃખના આવતા જ હોય છે. એક સાંધોને ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિ હોય છે. એટલે આ સંસારને એવું કહેવાય કે આ વણઝારો એક હતો, એની પાસે 100 ઊંટ, રણની અંદર જાય પોતે કંઈ માલસામાનની હેરફેર કરતો હશે, માં રણમાં જાજો એને ફરવાનું હોય એટલે બરાબર રણમાં અધ વચ્ચે પહોંચે, સાંજ પડી ગઈ હોય તો ત્યાંને ત્યાં એ સૂઈ જાય. પણ એને એક નિયમ હતો, નિયમ એને એવું કે બધાય ઊંટ બેસી જાય, ઊંટ એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં હાંડ્યો, બધાય ઊંટ બેસી જાય એટલે પછી એનું કામ એવું કે પછી પોતે આરામ કરે. હવામાં એક વખત બરાબર અધ વચ્ચે પહોંચ્યો, નક્કી કર્યું કે બધાએ ઊંટ બેસે પછી હું આરામ કરું, 99 ઊંટ બેસી ગયા. હવે એ કામ એવું ટાયર્ડ ઊંટ હતું, કોઈ વાતે બેસે જ નહીં ને. હવે એણે ઘણો પ્રયત્ન કર્યો કે આ બેસે તો મારે કંઈક જમવું, આરામ કરું, પણ આ 100મો ઊંટ બેસે જ નહીં. હવે બરાબર એને એમ કે આને ગમે એમ કરીને પકડીને બેસાડવું જ છે, એટલે પછી એને બેસાડવા માટે પ્રયત્ન કરતા હતા, છતાંય બેઠું નહીં. એટલે પછી એને નક્કી કર્યું કે હવે આના પગ પકડું. હવે પગ પકડવા ગયો અને ઊંટને આમ પગ પકડીને જામ બેસાડવા જાય, પણ કોણ જાણે ઊંટ થોડુંક નબળું પડી ગયું હશે અને ઊંટ આખે આખું ઝફાંગ કરતું હેઠું પડ્યું, એટલે બીજા 99 હતા, એ 99 ઊભા થઈ ગયા અને એક બેસી ગયું. હવે એ 99ને બેસાડવા એટલે કેટલી મહેનત. એમ સંસારની અંદર સુખ પણ એવું છે, એક પ્રશ્ન ઉકેલે ત્યાં વાંહે બીજા 10 હાજર હોય હોય ને હોય. એટલે જ કહ્યું છે ને કે સુખનું પલ્લું આમ સહેજે નમે ત્યાં દુઃખની આવે ભરતી. એટલા માટે તો આ સંસારને ઊંટના બેસણાની ઉપમા આપવામાં આવે, કે ઊંટની મુસા ઉપર ફરી કરતા હોઈએ આપણે, ઊંટ ઉપર જો બેઠા તો પછી એને ભેગો એ ભેગો આમ હેલા લેવા પડે, જો એની ભેગે ભેગા હેલા ન લે કડ ભાંગી જાય. એમ આ સંસારની પછેડી એવી છે કે માથું ઢકાય તો પગ ઉઘાડા રે અને પગ ઢકાય તો માથું ઉઘાડું રે. આ લોકની અંદર માણસો દેહના સગા સંબંધીઓ સંસાર વ્યવહાર માટે પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે, પણ અંતે એમાંથી કાંઈ પ્રાપ્ત થતું નથી. મનુષ્ય માત્રની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક ડગલાનું, પોતે જે કાંઈ હલનચલન કરે છે, તમામનું એક જ કારણ છે કે માણસને જોતું છે સુખ. કોઈ એમ ન કે અમારે દુઃખ જોતું છે એટલા માટે અમે નોકરી કરીએ છીએ, કોઈ એમ ન કે અમારે દુઃખ જોતું છે એટલા માટે અમે સૂઈએ છીએ, કોઈ એમ ન કે અમારે દુઃખ જોતું છે એટલા માટે અમે જમીએ છીએ. પ્રત્યેક માણસોની ક્રિયા અને પ્રત્યેક ક્રિયા સુખ માટે જ હોય છે, પરંતુ સુખ માટેના તમામ પ્રયત્નો નિરર્થક નીવડે છે. માણસ જન્મ હોય ને, નાનપણથી બાળક હોય ત્યારથી એ સુખ મેળવવા માટે અલગ અલગ પ્રયત્નો કરે. નાનો હોય ત્યારે રમત ગમતમાંથી સુખ મેળવે, થોડોક મોટો થાય એટલે પોતાના શોખ પૂરા કરીને સુખ મેળવવા માટે પ્રયત્ન કરે, એથી મોટો થાય એટલે એના ધંધા વ્યવહારમાંથી સુખ મેળવવા માટે, પૈસા કમે અને સુખ મેળવવા માટેથી પ્રયત્ન કરે, પણ છતાંય સુખ મળતું નથી. વિહારીલાલજી મહારાજે તો એટલે પણ કહ્યું છે કે વારીને વલોવે માખણ ક્યાં થકી મળે, રેતીને પીલાવે તેલ ક્યાંથી નીસરે. એક મોટી ટાંકી લઈએ, એમાં પાણી ભરી દઈએ અને પછી હાલો ને વલોવીએ નહીં તો કાંઈ નહીં. વલોણું અંદર નાખીએ અને સ્વિચ પાડી દઈએ, વલોણું ચાલુ થાય, કદાચ 24 કલાક ફરે, વલોણું કદાચ બળી જાય, પણ એમાંથી માખણનું એક ટકો નીકળે નહીં. એમ સંસાર છે એ વારી છે, એમાંથી ક્યારેય માખણ નીકળે નહીં. એટલે સંસારના સુખ માટે, સંસારમાંથી સુખ મેળવવા માટેનો પ્રયત્ન એ તો રેતી પીલી અને તેલ કાઢવા જેવું અઘરું છે. અને માણસ જેમ જેમ સંસારની અંદર ઊંડો ઉતરતો જાય, ઊંડો ઉતરતો જાય, ઊંડો ઉતરતો જાય, એમ દુઃખ જ આવતું જાય, દુઃખનો પાર ન આવે અને એના વધારે ને વધારે અનુભવ થતા જાય છે. અને એટલા માટે જ આ સંસારને છે ને મલોખાનો માળો કહેવામાં આવે. મલોખાનો માળો લાગે સારો પણ કામમાં આવે કાંઈ નહીં. જેમ બાવળ આપણે કદાચ વાવી તો એમાંથી કેળા મળે કોઈ દી? કોઈ દી ન મળે કેળા. એમ આકાશને કદાચ કોઈ 100 વર્ષ સુધી જીભે કરીને ચાટે તોય ખારો મોળો ખાટો તીખો કંઈ સ્વાદ આવે? ચાટો તો બધાય ન આવે. એમ સંસારમાં પૂરું જીવન વિતાવી દેવામાં આવે પણ કદાચ આખે આખું જીવન વીતી જાય ને તો પણ કશું જ ફળ ન મળે, કશું જ સુખ ન મળે. હજી કંઈક મેળવવાનું છે, હજી કંઈક મેળવવાનું છે એવી તમન્ના જાગ્યા જ કરે, જાગ્યા જ કરે. કારણ કે સંસારમાં યથાર્થ સુખ છે નહીં, એટલા માટે આ વાત હમણાં આપણે શ્રવણ કરી. ગુણાતીતાનંદ સ્વામીએ શેરડીના સાઠામાં પડેલી ઈયળનું દ્રષ્ટાંત આપ્યું. ઈયળ છે શેરડીના સાઠામાં ગઈ હોય, મનોમના મલકાય કે વાહ હવે મજા આવી જશે, ખૂબ મીઠો રસ મળશે. પણ ચારેય બાજુ એની આમ મીઠો રસ જ હોય. થોડીક આગળ ચાલે ગઠોડો આવે તો હજી આમ મીઠો રસ આવે, થોડીક આગળ ચાલે તો હજી આગળ હાલે મીઠો રસ આવે. પણ એ ઈયળને ક્યાં ખબર છે કે આ હું જે ખેતરની શેરડીની અંદર છું એ ખેતરનો માલિક એક દિવસ આ શેરડીને કાપી નાખશે, પછી સુગર ફેક્ટરીના માલિકને આપશે અને એ ફેક્ટરીનો માલિક એ શેરડી પીલવાના મશીનમાં નાખશે, શેરડીના તો ભૂકા બોલશે સાથે સાથે મારા પણ ભૂકા બોલશે. એમ આપણે આમાંથી લેવાનું છે તો એટલું જ કે મુમુક્ષુ હોય, ભગવાનની સાથે હેત રાખનારો વ્યક્તિ હોય, જીવ હોય, પરંતુ એ સુખ મેળવવા માટે આ સંસારિક પદાર્થોની અંદર પણ ડૂબતો જાય, ડૂબતો જાય, ડૂબતો જાય. એને એમ લાગે કે લેને આમાંથી મને સુખ મળે છે, એ પછી કોઈ લૌકિક બાબતની અંદર જાય કે બીજા વ્યવહાર માર્ગની અંદર જાય, એને એમ લાગે કે આમાંથી હું સુખ મેળવી રહ્યો છું. કદાચ થોડા ઘણા એને પૈસા પણ મળે, એ ધન સંપત્તિને એમ માને કે મને સુખ મળી રહ્યું છે, પણ એ બાપડાને ક્યાં ખબર છે કે વાહે લક 84 ઊભી છે. જો આ સુખ મેળવવામાં ને વેળવવામાં આખી જિંદગી ચાલી જશે તો હાથમાં કશું જ આવવાનું નથી. એટલે તો દેવાનંદ સ્વામીએ લખ્યું ને, જોબન ધનનો જોર જણાવે ફાટી આંખે ફરતો જી, કાળ કરાળ કઠણ શિર વેરી દિલમાં કે મનથી ડરતો જી. કે આમ જોવાની ફાટ ફાટા થતી હોય, પાસે પૈસો હોય એટલે તો પછી આમ ફાટી આંખે ફરતો હોય, કેટ કેટલાયને ડરાવતો હોય, ભાઈ મને ઓળખો છો આમ બધાની સામે આંખ કાઢીને ફરતો હોય. પણ એ બાપડાને ક્યાં ખબર છે કે માથે કાળ ઊભો છે, અને કાળ એ તો આ લોકની અંદર સુખ મેળવનારા માટે મહાવૈરી છે. એટલે તો સ્વામી ચેતવે છે કે હવે ચેતી જા અજ્ઞાની, તારા અંતરમાં દેખ વિચારી. મનુષ્ય દેહ આપણે ધારણ કર્યો છે, પરિવાર છે, વ્યવહાર છે, બધું જ છે, અને એટલા માટે આપણે સમય આપવો પણ પડે અને આપવો જ જોઈએ, એની શાસ્ત્રો ના નથી પાડતા. પણ માત્ર ને માત્રમાં 100% જો સમય આપી દેવામાં આવે અને એના પરિણામનો જો વિચાર ન કરવામાં આવે તો આખી જિંદગી એની માટે ઢસરડા કર્યા જેવું છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે વ્યવહાર માર્ગ કાંઈ કઠણ નથી, કારણ કે તો જીવનો સહેજે ઢાળો છે, પણ કઠણ તો જ્ઞાન માર્ગ છે. વ્યવહાર માર્ગનું ફળ એ શૂન્ય છે. એટલા માટે તો ગુરુ મહારાજ ઘણી વખત કહે છે કે ક્યારેય કુટુંબ પોષણના ઇતિહાસ લખાતા નથી. કંઈક કર્યું હોય એના ઇતિહાસ લખાય છે, અને વિશેષ ને વિશેષ જેણે ભગવાનના માર્ગે આગળ વધ્યા છે એના ઇતિહાસ વિશેષ લખાય છે. કારણ કે ભગવાનના માર્ગે આગળ વધવાનારનું ફળ છે ભગવત સાક્ષાત્કાર, ભગવાનની અનુભૂતિ, ભગવાનનું જે સુખ છે એ સુખની પ્રાપ્તિ. એટલે તો આપણા અનુભવી જ પુરુષોએ આ સંસારને મૃગ તૃષ્ણાની માફક કહ્યો છે, ઝાંઝવાના જળ જેવો કહ્યો છે. કારણ કે રણ પ્રદેશની અંદર જોઈએ આમ દૂર દૂર ક્ષિતિજ, એટલે કે આમ પૃથ્વી અને આકાશ બંને ભેગા થઈ જતા હોય એવું લાગે. હવે ત્યાં પાણીનો આભાસ થાય એટલે હરણિયાઓ એની પાછળ દોટ મૂકે, દોટ મૂકે, એટલી દોટ મૂકે કે હમણાં અમને પાણી મળી જશે, હમણાં પાણી મળી જશે. પણ બિચારા એ ઉનાળાની અંદર તડકાના દોડી દોડી થાકી જાય, અંતે તરફડીને મૃત્યુ પામે, પણ પાણી હાથમાં આવે નહીં. એમ સંસારની અંદર દોડવામાં આવે તો બીજું કાંઈ હાથમાં આવે નહીં. એટલે તો સ્વામી વાતોમાં કહે ને કે ઝેરના લાડવા લાગે કેવા, ખૂબ સુંદર લાગે, પણ સ્વામી કે ખાતા હોય ત્યારે સારા લાગે, પણ પાછળથી ગળું જાય છે એ ક્યાં ખબર છે. એમ કદાચ આ લોકની અંદર કોઈને આમ થોડી ધન સંપત્તિ મળી જાય એટલે આમ મલકાય નથી. પેલા ઉંદરડાની વાત આવતી, નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, કાપે છે સર્પનો કાંડિયો, માગ થાતા મૂસો મલકાય છે, પણ જાણતો નથી આખું આંધળો, હમણા ખીજી નાગ ખાય છે. સ્વામી એવું દ્રષ્ટાંત, એટલે કે ઉંદર એવું માને કે કરંડિયામાં કંઈક ખાવાનું હશે, એમ માની પેલો કરંડિયો છે એને કાપવાનું શરૂ કરે, પણ કરંડિયામાં તો મણિધર બેઠો હતો, અને જેવું કરંડિયાનું છિદ્ર મોટું થયું એટલે પેલા સર્પે આવીને ઉંદરડાને ગળી ગયો. એમ જીવ માત્રની આવી દુર્દશા છે કે વ્યવહાર કરતા કરતા કરતા એ કાળનો કોળિયો બની જાય છે, અને એ સમયે એને જિંદગી આમ નિરર્થક ગયાની અનુભૂતિ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજી વાત કીધી કે કાગડાને 16 દિવસ શ્રાદ્ધનું સુખ, શ્રાદ્ધના 16 દિવસ તો એને આમ મોજ મજા હોય. એમાં આપણા ભારત વર્ષની અંદર તો આ શ્રાદ્ધના દિવસોને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે, પિત્રોને તર્પણ કરતા હોય એવી ભાવનાથી બધા લોકો છે એ પોતાની અગાસી ઉપર કે છાપરા ઉપર ખીરપુરી એનું ભોજન એને પીરસે, કાગવાસ નાખે, કાગડા ખાય ખાય એને રાજી થાય એવા જ કર્યા કરે. પણ જો 16મા દિવસ પછી કાગડો આવ્યો હોય તો પછી એને શું થાય, બંદૂકની ગોળીઓ ખાવાની, સીધો હાથમાં પથ્થરો લઈને એને માર મારવામાં આવે. એમ કાગડાને 16 દિવસ પછી શું દુઃખના દરિયામાં જ ડૂબવાનું હોય. ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં કહે કે એક વખત એક જણ વડની વડવાઈ ડેર જાળીને કૂવામાં લટકતો હતો. કૂવામાં વડની વડવાઈ જાળી અને લટકે મોઢું ખુલ્લું જોયું તો શું કરે છે કે પેલા વડના ઝાડની અંદર મોટું મધનું પોડું અને એમાં મધ વધી ગયેલું એટલે મધનામ ટીપા પડતા હતા. બીજી બાજુ એ માણસ જ્યાં ટીંગાતો હતો એક વડવાઈ છે એ કૂવામાં લટકતી હતી અને બરોબર નીચે કૂવામાં એક મોટો મગર રહેતો હતો અને મગર આ મોઢું ફાડીને ઊભો હતો અને પેલો જે વડવાઈ ઉપર ટીંગાતો હતો એ વડવાઈને ઉપરથી કાળો ઉંદર અને ધોળો ઉંદર એ બે કાપતા હતા. એટલે કોઈકે કીધું કે લા ભાઈ હમણાં કૂવામાં પડીશ, ઝડપથી બહાર નીકળી જા. ઓલો કહે કરે ભાઈ રહેવા જોઈએ ને, હમણાં બે ટીપા મધના લઈ લો ને પછી જો હમણાં બહાર નીકળી જાઓ. પણ ઓલા ભાઈ કે લા ભાઈ બે ટીપાની પાછળ ન રહેવાય, આમાંથી બહાર નીકળી જવાય ને વડવાઈ હમણાં નકર તૂટશે ને તો મરી જાય. જો ઓલો ઉપરથી કાળો ઉંદર ને ધોળો ઉંદર કાપે છે, અરે કાપતા કાપતા હમણાં છેલ્લો થોડુંક બાકી રહ્યો છે ને ત્યાં હું કૂવાની બહાર નીકળી જઈશ. પણ ત્યાં તો પેલા ઉંદરડાએ ડાળ કાપી નાખી અને પેલો પડ્યો મગરના મુખમાં. એમ આ દ્રષ્ટાંત આપણને આપણા જીવનની સાથે સરખાવીએ તો એવું બતાવે છે કે આપણે આયુષ્યરૂપી વડવાઈ ઉપર ટીંગાણા છીએ. આ સંસાર આખો કૂવો છે, આયુષ્યરૂપી વડવાઈ ઉપર ટીંગાણા છીએ. પેલી વડવાઈને કાળો ઉંદર ને ધોળો ઉંદર કાપતો હતો, એમ આપણા જીવનરૂપી આયુષ્યરૂપી વડવાઈને કાળો ઉંદર ને ધોળો ઉંદર કહેતા રાત્રિ અને દિવસ આ કાપી રહ્યા છે. નીચે મગર આ મોઢું ફાડી અને ઊભો છે. મગરનું મોઢું એટલે કાળ, મૃત્યુ, અને મધના ટીપા એટલે પંચવિષયનું સુખ. સંતો કહે કે પંચ વિષયમાં સુખ નથી, ભગવાન કહે કે પંચ વિષયમાં સુખ નથી, છતાં પણ જીવ એમ માને છે કે થોડુંક હું ભોગવી લઉં ને પછી ભગવાન ભજવામાં હું લાગી જઈશ. પણ થોડુંક ભોગવવાની વાટ જોવે ત્યાં આખી આખું જીવન એની પાછળ હોમાઈ જાય, હાથમાં આવે કાંઈ નહીં. અંતે કાળના કોળિયાની અંદર ભફાંગ લઈ અને પડવાનું થાય. એટલે તો સંતો કહે ને, સંસાર ધુમાડાના બાચકારે અંતે આવે ન કાંઈ, રંગ પતંગનો ઉડી જશે જેમ આંકડાના તૂર, રંગ પતંગનો ઉડી જશે. સંસાર છે આખો ધુવાડાના બાજકા છે. હવે ધુવાડાને આપણે પકડવા માટે પ્રયત્ન કરીએ તો કાંઈ આવે? ખોબો એ કંઈ ધુવાડો ભેગો થાય? કોઈ દી ન થાય. પતંગિયાનો રંગ, પતંગિયાનો રંગ કેવી રીતે ઉડે? ખાલી આપણે અડીએ ને તો એનો રંગ આપણા હાથમાં આવી જાય, એનો રંગ ઉડી જાય. અને બીજું આંકના તૂર, આંકડો હોય એની અંદરથી પેલા એમાં એક દોડો આવે અને દોડામાંથી રૂસડા નીકળે. ફટ ફટ ફટ કરતા એ દોડો ખુલે એટલે રૂસડા છે ઉડવા લાગે. એમ આ સંસારની અંદર છે એ કાંઈ હાથમાં આવે નહીં, ધુવાડાના બાજકા જેવો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી અહીં સાંખ્યનો દ્રષ્ટિકોણ એને આમ વધુ એકદમ સ્પષ્ટ કરે છે. સ્વામી એમ કહે છે, આ લોક, લોકના વૈભવ કહેતા બધી ધન સંપત્તિ, દેહના સગા સંબંધીઓ એ સર્વે નાશવંત છે, તુચ્છ છે. સ્વામી કહે કે અમારે અહીંયા જૂનાગઢમાં પેલા એક જૂની હવેલી હતી, એ જૂની હવેલી પાડી નાખી અને પછી એ ઠેકાણે નવી કરી તો જૂની હવેલી દેખાતી પણ નથી. એમ પ્રકૃતિ પુરુષ સુધીનું બધું કાર્ય એ નાશવંત છે. એટલા માટે જ એવું કહેવાય કે જ્યાંથી આપણે અચાનક ઉચાળા ભરીને જવાના છે એવી આ પૃથ્વી ઉપર આ લોકના વૈભવ માટે મહેનત જાજી ન કરવી જોઈએ. જાજી મહેનત તો આપણે આપણા આત્માને માટે કરવી જોઈએ અને એ મહેનત છે એ કામમાં આવે છે. સમ્રાટ અકબર, અકબરનું નામ આપણે બધાએ સાંભળ્યું છે, સાંભળ્યું છે ને? ન સાંભળ્યું હોય તો આપણે અત્યારે સાંભળી લઈએ કે પહેલાં એક અકબર થઈ ગયો, હવે એનું નામ શું પાડવામાં આવ્યું? અકબર. કોઈકે આમ યથાર્થ રીતે જ નામ પાડ્યું છે ને કે અકબર એટલે કે જેની કોઈ દી કબર ન થાય એવો અકબર. પણ છતાં એ અકબરની પણ કબર થઈ ગઈ. એટલે તો સ્વામીએ વાતમાં લખ્યું કે મુંબઈમાં એક વખત એક મોટા માણસ એના છોકરાના લગ્ન, લગ્નના દિવસો હતા, સરસ ગીત ગવાતા હતા, મંડપ મુહૂર્ત થયા, ગણેશ સ્થાપન થયું, પ્રથમ શ્રી ગણેશ બેસારો રે મારા ગણેશ ધૂંધાળા, ગણપતિનું સ્થાપન થયું, પછી બધો વિધિ પૂરો થયો, પછી જાન ઉગલવાનું ટાણું થયું, જાન પણ ઉગલી ગઈ, જાન જવાનું ટાણું થયું, જાન જતી હતી, રસ્તામાં જાનડિયું છે એ જૂનો જમાનો હોય એટલે જાનડિયું ગાડામાં બેઠી હોય, હારે લાડવાના ડબ્બા હેપા હોય, અને પછી જ્યાં ગામ આવે ત્યાં ગીત ગાવાનું શરૂ કરે, બાકી પછી રસ્તો હોય ત્યાં લાડવા ખાઈને વાતું કરે. હવે એમાં વચમાં વરરાજાને એમ થયું કે લેને હું લઘુ પાણી કરી આવું તો પછી ત્યાં માંડવે પહોંચાય પછી ખોટા કોઈને હેરાન કરવા નહીં, અને જો હું પછી ત્યાં ખોટી કરું તો બધાને ખોટી થવું પડે. એટલે વરરાજો છે વચમાં લઘુ પાણી કરવા માટે ઉતર્યો, થોડીક આમ જાડી જેવું હશે એમાં અંદર ગયો. ત્યાં જાડીમાં જ્યાં બેઠો ત્યાં તો એક કાળોતરો સર્પ આવ્યો, સર્પે આવી અને વરરાજાના પગમાં દંશ દીધો, અને ત્યાં ને ત્યાં વરરાજાનું મૃત્યુ થઈ ગયું. બધા જોવે કે હજી વરરાજો કેમ આવ્યો નહીં, એટલે જોવા માટે ગયા. જોયું તો વરરાજાનું શરીર છે એમ લીલું કાચ જેવું થઈ ગયું હતું, મૃત્યુ પામ્યો હતો. પછી તો લગ્નના ગીત ગવાવાના બંધ થઈ ગયા અને મરસિયા ગવાવા લાગ્યા, હે રામ હે રામ જગ મે સાચો તેરો નામ, હે રામ હે રામ. પેલા કેટલા ઉત્સાહ અને ઉમંગની સાથે વરરાજાને આમ કોટો ચડાવી અને એમ પરણાવવા માટે લઈ જતા હોય, ઈ જ મૃત્યુ પામ્યો એટલે પછી શું ગાયું? જગ મે સાચો તેરો નામ, હે રામ હે રામ. બધાને વાસ્તવિકતાની તો ખબર જ છે, પણ આ મોહરૂપી શણગારે જ્યાં સુધી આત્માને આંજી દીધો છે ને ત્યાં સુધી આત્મા જાગતો નથી, અને ધીરે ધીરે કરતા સંસારમાં ઊંડો ઉતરતો જ જાય છે. જે જાણી ગયા છે, ચેતી ગયા છે, એ ભગવાનના માર્ગે આગળ વધે છે. જનક રાજા મહારાજે પ્રથમ પ્રકરણના બીજા વચનામૃતમાં જનક રાજાની સમજણને વખાણી છે. એ જનક રાજાના દરબારની અંદર એક વખત નવ યોગેશ્વરો આવે છે. જનક રાજાએ જોયું કે મહાપરમ પવિત્ર નવ યોગેશ્વરો આવ્યા, જનક રાજા આમ ઉભા થઈ ગયા અને નવે નવને એક સાથે આમ ભેટી ગયા. કોઈ કે કીધું જનક રાજા આમ કેમ એક સાથે ભેટી ગયા? જનક રાજા કહે કે કદાચ હું વારા ફરતી ભેટું અને એ વચમાં મારો દેહ પડી જાય તો બીજા યોગેશ્વરોને ભેટવાનું મારે કદાચ રહી જાય, તો એટલે માટે હું એક સાથે ભેટો. સાચા ભાવે કરી, દેહનો નિર્ધાર નથી, એવા ભાવ સાથે ભગવત તરફ, ભગવત ભાવ તરફ અને ભગવાન અને સંતો તરફ વૃત્તિ રાખી અને જીવન જીવે તો એનું જીવન સાર્થક થાય છે. બાકી તો બ્રહ્માનંદ સ્વામી કહે કે આ સંસાર કેવો છે કે પાણી કેરા બુદબુદા અસ માનુષ કી જાત, કે પાણીના જેમ બુદબુદા થાય, પાણીની અંદર પરપોટા થાય એવી આપણા મનુષ્યની જીવન છે. દેખત હિ મિટ જાયેગા જું તારા પ્રભાત, પાણીમાં પરપોટા થાય એને ફૂટતા કેટલી વાર લાગે, ફટ ફટ કરતા ફૂટતા જાય, એમાં મનુષ્ય રૂપે જીવન આપણને મળ્યું છે એ પણ એક આ પૃથ્વીની અંદર એક પરપોટો જ છે, ફટ કરતો ફૂટી જાય કાંઈ ખબર રહે નહીં. એટલા માટે જ તો એવું કહેવાયું છે કે આ બધી સમજણને સાથે રાખી, નાશવંતપણાને સાથે રાખી, સાંખ્ય વિચારને સાથે રાખીને જો જીવન જીવવામાં આવે તો એનું જીવન સાર્થક થાય છે. ઉજ્જૈન નગર એ જૂના જમાનાની અંદર આખા ભારતનું કેન્દ્રવર્તી નગર હતું. અહીંયા મહારાજા તરીકેનું શાસન હતું, અને ન્યા શાસન કરવું, ઉજ્જૈનમાં શાસન કરવું એ તો ભારતના ઇતિહાસની અંદર એક ગૌરવપૂર્ણ વાત માનવામાં આવતી. ઉજ્જૈનના રાજાનું મૃત્યુ થયું છે, એમના કુંવર હતા ભોજ, એ યુવરાજ પદ ઉપર છે, એની ઉંમર નાની હતી ઘણી, હજી રાજ્ય કરવાને લાયક નહીં, એટલે એના બદલામાં એના કાકા મુંજ એ આ માલવપતિ પદ ઉપર બેસવાની મહત્વકાંક્ષા ઉઠી. પણ એના મનમાં એવું થયું કે મારે જો આ પદ ઉપર બેસવું હશે ને તો એક વ્યક્તિ મારા માટે છે એ નુકસાનકારક છે, એ મને માને એ પદ ઉપર બેસતા નડશે. કોણ? ભોજ. નક્કી કર્યું કે આ ભોજને હું મારી નાખું. અને પછી એક વખત એણે બધાએ ભોજને મારવા માટેના થોડા માણસો ભેગા કર્યા. એને કીધું કે તમારે ભોજની સાથે પરમ મિત્ર રૂપે વર્તવાનું છે, એને જંગલમાં તમારે ફરવા માટે લઈ જવાનો છે અને ત્યાં લઈ જઈ એને મારી નાખવાનો છે. આવું ષડયંત્ર રચ્યું. પેલા મુંજે મોકલેલા ભોજના બનાવટી મિત્રો એ ભોજને લઈ જંગલમાં જાય છે. મધ્ય જંગલમાં પહોંચ્યા ત્યાં મારનારાઓએ તલવાર કાઢી અને કહ્યું કે ભોજ, અમને મુંજે કહ્યું છે કે તને મારી નાખવાનો, માટે હવે અમે તને મારી નાખશું. ભોજે કીધું કે એક કામ કરો, એ પહેલાં હું એક પત્ર તમને લખી દઉં, એ પત્ર તમે મુંજને બતાવજો, પછી તમે મને મારજો, કાંઈ વાંધો નહીં, તારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરીએ. અને પત્ર એમાં એણે શ્લોક લખ્યો અને શ્લોક લઈ પહેલાં સૈનિકોને આપ્યો અને મુંજને આપવામાં આવ્યો. અને મુંજે આમ વાંચ્યો, એ લખવું હતું એમાં, માંધાતા ચ મહીપતિ કૃત યુગે લંકાર ભૂતો ગત સેતુર્ય નમહો દધો વિરચિત ક્વાસો દશાસ્યાંતક અન્ય ચાપિ યુધિષ્ઠિર પ્રભુતય યાતા દિવં ભૂપતે કેનાપિ ન સમં ગતા વસુમતી મુંજત્વયાયાસ્યતિ. એનો અર્થ એવો ભોજે લખ્યું હતું કે હે મુંજ, જેઓ સતયુગની શોભા સમાન હતા, દરિયાની અંદર પુલ બનાવનાર મહારાજાઓ આ પૃથ્વી ઉપર નથી રહ્યા, જેમણે સમુદ્ર ઉપર સેતુ બનાવ્યો હતો એવા ભગવાન રામચંદ્ર પણ આ લોકમાંથી વિદાય થયા છે. અન્ય યુધિષ્ઠિર વગેરે મોટા મોટા સમ્રાટો આ ધરતીના ધણી થઈ ગયા છે, એ પણ આ લોકની અંદર નથી રહ્યા. હે મુંજ, મને એવું લાગે છે કે આ પૃથ્વી કોઈની સાથે નથી ગઈ, તારી સાથે નક્કી આવવાની લાગે છે, એટલા માટે તું મને મારવાનું ષડયંત્ર રચી રહ્યો છે. આ પત્ર જ્યાં વાંચ્યો, મુંજે આ શ્લોક વાંચ્યો, એનો મોહ તો આમ મરી ગયો. એણે ભોજને પાછો બોલાવી અને કહ્યું કે તું આવી જા, હું તને હવે ગાદીએ બેસાડી દઈશ. અને પછી એણે ભોજને ગાદીએ બેસાડી દીધા. ઉજ્જૈનના આ મહારાજા ભોજ મહાકવિ હતા. એના દરબારની અંદર કવિઓ આવી અને કવિતાઓ રજૂ કરે અને જે સારી કવિતા રજૂ કરીને ઉત્તમ પુરસ્કાર આપવામાં આવતો હતો. હવે આ કવિઓમાં ઉત્તમમાં ઉત્તમ કવિ હતા માઘ કવિ. એમને ઘેરે પુત્રનો જન્મ થયો. જ્યારે એના ઘેરે પુત્રનો જન્મ થયો એ વખતે જ્યોતિષીઓએ જ્યોતિષ જોયું અને કવિ માઘને કહ્યું કે આ તમારો છોકરો છે એ દુનિયાનો ફર્સ્ટ નંબરનો ચોર બનશે. પેલા માઘ કવિને એમ થયું કે મારી આ દરબારની અંદર નામના લોકમાં મારી આબરૂ અને મારો છોકરો ચોર, તો મારી આબરૂનું શું, મારી આબરૂ તો ધૂળદાણીમાં થઈ જાય. એટલે માઘને દૂર તો થયું, એટલા માટે એ કોઈ દી એને દરબારમાં ન લઈ જાય. હવે થોડોક આ છોકરો મોટો થયો, હવે એણે એક દિવસ વેણ લીધું કે મારે તો હવે દરબારમાં જવું જ છે, જવું છે ને જવું જ છે, તમે મને ન લઈ જાઓ તોય મારે આવવું છે. થોડા ધમ પછાડા કર્યા હશે એટલે પછી આ કવિ માઘને ચૂક લ્યો ને હું લઈ જાઉં, લઈ ગયા. પણ એ પહેલાં કવિ માઘે એને કીધું તું જોજે, તારે ત્યાં જઈને ચોરી નથી કરવાની, ચોરી ન કરતો. પેલો કે કાંઈ વાંધો નહીં, ચોરી હું નહીં કરું. એને ત્યાં લઈ ગયા. રાજમહેલની ધોમધોમતી સાહેબી અને એના અંતરનો એનો સ્વભાવ છે કયો, ચોરી કરવાનો, એ આમ ઉકળી ગયો. એ બહાર આવ્યો સ્વભાવ અને એણે રાજમહેલમાંથી કંઈક વસ્તુની ચોરી કરી લીધી. ચોરી કરી અને પછી ઝડપથી તો આમ ક્યાંયથી નીકળાય એવું હતું નહીં, એટલે એણે વિચાર કર્યો. આમ ભાગવા જતો હતો ત્યાં એક ઓરડો આવ્યો. એ ઓરડાની અંદર મોટો બેડ હતો. એ ઓરડો હતો ભોજનો. એ કવિ ભોજના ઓરડાની અંદર એ બેડ નીચે છુપાઈ ગયો. રાત્રે મહારાજા ભોજ વિશ્રાંતિ માટે આવ્યા છે. મુખ ઉપર હાસ્ય છે, બેડ ઉપર સૂતા અને સૂતા સૂતા વિચાર કરે છે કે મારી પાસે કેટલી વૈભવ સંપત્તિ છે. અને એ વિચાર કરતા કરતા કવિ હતા ને એના મનમાંથી એક શ્લોક સ્ફુરી આવ્યો. અને પછી એણે નક્કી કર્યું કે મારી પાસે તો કેટલી બધી સમૃદ્ધિ છે. અને ધીરે ધીરે આમ સ્પષ્ટ અવાજે બોલવા માંડ્યા. ચે તો હરાહ યુવતયઃ સુહૃદોનુકુલા સદ્બાંધવાઃ પ્રણત ગર્ભગીરસ્ય ભૃત્યાઃ વલ્ગંતિ દંતિ નિવહાસ્તરલા તુરંગાઃ. આટલું બોલી અને મહારાજા આમ વિચાર કરવા લાગ્યા, મારી પાસે કઈ વસ્તુ બાકી છે કે જે મારી પાસે ન હોય, કે હું આ મારા શ્લોકની યાદીમાં એને સમાવું. રાજાએ શ્લોકનો અર્થ એવો કર્યો હતો કે મારી પાસે ચિત્તને હરી લઈ એવી યુવતીઓ છે, મારી પાસે મને અનુકૂળ એવા મિત્રો છે, મારા બધા ભાઈઓ છે, સગાઓ છે એ પણ મને સહયોગી નીવડ્યા છે, મારા નોકરો પણ મારો પડ્યો બોલ ઝીલે છે, પાણી માગું ત્યાં દૂધ હાજર કરે એવા છે, જીહા જીહા કરનારા છે, મારી સેના પાસે ચપળ અશ્વો છે, સેનાપતિ છે, મારી પાસે બધું જ છે, શું નથી. અહીં રાજાએ જ્યાં આગળની પંક્તિ વિચારી હશે ને ત્યાં પેલા બેડ નીચે સૂતેલો કવિ માઘનો પુત્ર, કવિનો પુત્ર હતો ને, એનાથી રહેવાનું નહીં અને તરત એ બોલી ઉઠ્યો. સંમિલને નયન યોહનો, સંમિલને નયન યોહો નહીં કિંચિદસ્તી. કે હે રાજન, જ્યારે તારી બે આંખો ભેગી થશે ને ત્યારે તું જે બોલો ને એનો વાંધી કાંઈ નહીં હોય. ભોજ તો આવે આમ વિલક્ષણ વાત સાંભળીને આમ આશ્ચર્ય મુગ્ધ બની ગયો કે અવાજ ક્યાંથી આવ્યો. આજુબાજુમાં જોવા મળ્યો, પછી એને જોયું તો બેડ નીચેથી પેલો યુવક બોલ્યો હતો. યુવકને જોઈ અને એ તો આમ દિગ્મૂઢ બની ગયો અને પૂછ્યું કે તારું નામ શું છે, એનો પરિચય મેળવ્યો. અને પછી એનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને એને ઇનામ આપ્યું અને વળાવ્યો. અને એ દિવસે કવિ ભોજને આમ અંતરમાં એવો ઝટકો લાગી ગયો, પેલાના એક વાક્યે એને આમ ઝટકો લગાડી દીધો. કહેવાય ને કે એક જ દે ચિનગારી. એ વાક્ય એને માટે એવું સાબિત થઈ ગયું કે પોતે રાજ સંપત્તિના નશામાં ચકચૂર થઈને ફરતો હતો, એ લોકના વૈભવને ભોગવવા માટે ફરતો હતો. ખાલી એટલું સાંભળ્યું કે તારી આંખ મીચાશે ત્યારે તારી આમાંનું કંઈ નહીં હોય, નક્કી કરી લીધું કે હવે મારે મારું આખું જીવન એ અંતરદ્રષ્ટિમાં વિતાવવું છે, મારું આત્માનું કલ્યાણ થાય એ માટે વિતાવવું છે. અને પછી આખી જિંદગી એણે એમાં જ વિતાવી અને પોતાનું જીવન છે એ સાર્થક કરી લીધું. આપ મોયે ફિર ડૂબ ગઈ દુનિયા. આપણે મરીએ એટલે આ દુનિયા છે એ આખી ડૂબી જવાની છે. પછી કદાચ આખી દુનિયા હાજર હોય કે ન હોય, શું થયું, કશું જ વળવાનું નથી. માટે મૃત્યુ પછી દુનિયાના કોઈ પદાર્થ પાનું કામ લાગતું નથી, માત્ર ને માત્ર એક ભગવાનની પ્રસન્નતા એ જ જીવનમાં ઉપયોગી થાય છે. અને એટલા માટે જાજું ભજન કરી લેવું. એટલે જ કહેવાય છે કે ભજન કરે જીતે મનવા, ભજન કરે જીતે, વજન કરે તે હારે મનવા, વજન કરે તે હારે. અને જેણે જેણે ભગવાનનું ભજન કર્યું, પોતાના જીવનમાં ભગવાન રાખ્યા, તો એ વ્યક્તિઓ છે એ પોતાના જીવનમાં જીતી ગયા. અને બાકી તો ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે આ લોકનો વ્યવહાર છે એને મૂકી ભગવાનને ભજી લેવા, કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. અને કદાચ કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું થયું. અરે ભાઈ, આ પૃથ્વીની અંદર તો કવિ નારાયણદાસ કહે ને કે કુંભકર્ણને રાવણ સરખા માયા મૂકી ચાલ્યા જી, કળિયા બળિયા ચલિયા ચાલ્યા હાથ ઘસીને ઠાલા જી. આધુનિક યુગની અંદર સાહિત્ય દ્વારા, સત્તા દ્વારા, ધન દ્વારા કે ભૌતિક કોઈ મોટાઈ દ્વારા ભૌતિક ઊંચાઈઓ પ્રાપ્ત કરી હશે, પણ આખરે તો માત્ર એમણે વિષય સુખની આસક્તિ પાછળ એણે જીવન વિતાવ્યું અને અંતે નિષ્ફળતા મળી. નિરર્થક જીવન એનું સાબિત થયું. કવિ માઇકલ એન્જોલો થઈ ગયા. એણે પોતાની જિંદગીની અંદર બધા જ ક્ષેત્રની અંદર સફળતા મેળવી. યુરોપના મહાન સ્થપતિ, એની ખ્યાતિ તો આજે આખા વિશ્વમાં પ્રસરેલી છે. એ માત્ર શિલ્પકાર નહોતા, સાહિત્યકાર હતા, ચિત્રકાર હતા, સંગીતકાર હતા. દુનિયાની તમામ જે મોટી મોટી કળાઓ કહેવાય ને એ બધી કળા એની પાસે હતી. એના ગજાનો કલાકાર આજ સુધી 500 વર્ષ વીતી ગયા એના મૃત્યુ પામ્યા છતાં હજી કોઈ પાયકો નથી. છતાંય એટલી એમણે ખ્યાતિ મેળવી હતી, એ 90 વર્ષે મરણ પથારીએ સુતા સુતા એમ બોલેલો કે મને પારાવાર પસ્તાવો થાય છે કે મેં મારા આત્માના કલ્યાણની માટે કશું જ નથી કર્યું. એ વ્યક્તિને ઘણું બધું મેળવ્યા છતાં પસ્તાવો 90 વર્ષે થયો હતો. આપણે ચેતી જવું જોઈએ, આપણે એના ઉપરથી બોધ લેવો જોઈએ કે આપણે 60 વર્ષે તો આપણા શ્વાસ છે એ સુખેથી લેવાતા હશે ને. કારણ કે આપણા જ્યારે અંતિમ શ્વાસ ગણાતા હશે ને ત્યારે આપણી પાસે કોઈ એનો ટેકેદાર કોઈ નહીં હોય, કદાચ પાણી પાવાવાળા હશે, પણ આત્માની અકળામણ ટાળનારું કોઈ નહીં હોય. આપણા આત્માની અકળામણ તો આપણે જ ટાળવી પડશે. આ સંસારના સુખો છે એ નહીં ટાળી શકે, માટે સાંખ્ય વિચાર રાખી, નાશવંતપણાનું અનુસંધાન રાખી અને ભગવાનનો મહિમા સમજી અને આપણે આગળ વધીએ તો જ આપણે આપણા જીવનની અંદર વહેલા વહેલા સુખી થઈએ અને ભગવત સુખના ભોગતા બનીએ અને આપણું જીવન છે એ કાયમને માટે આનંદમય વીતે. માટે એટલી પ્રાર્થના ભગવાનના ચરણોમાં કરીએ કે હે પ્રભુ, અમારા જીવનની અંદર પણ સાંખ્ય વિચારની સમજણ દ્રઢ થાય અને આ જગતનું નાશવંતપણું છે એની ઓળખાણ અમને પ્રભુ વહેલી વહેલી થાય, તો વહેલા વહેલા પ્રભુ અમારું મન છે એ તમારા ચરણમાં ચોટે, એટલી પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.